એટલે લઈ જાય નહીં, હું કેવું કરું ખબર છે. અમે મજલૂમ બના રહ્યા છીએ. ફરિયાદ ચાલ ચલેંગે નહીં, દે વિલ પ્લાન. ચાલ ચલના ઇઝ ટુ પ્લાન, પ્લાન ચલના ઇઝ ચાલ ચલના. શૈતાન ઇઝ મુઝક્કર. સો વોટ યુ સપોઝ ટુ સે? યસ, હુ સે શૈતાન ઇઝ વન? હુ શૈતાન? યુ ડોન્ટ નો હિમ? ઇઝ બીકોઝ વોટ ઇઝ ધ આયત? What is that ayat? Kullu sajid except this illa aba wastakbara wa kana min al-kafirin. Aba wastakbara wa kana min al-kafirin. Wastakbara wa kana wa kana wa kana wa kanat. Thank you. الفام فعل لازم كان يجيب اسم على ها و قول example جلسة جلسوا على أجلس على have to make this Let's go, man. You know, it's